આ આપણો આધ્યાત્મિક પરિવાર છે. તારીખ 21/5 સવારે મુલાકાતોથી પરવારી સ્વામીશ્રી શૌચ સ્નાન માટે જવા ઊભા થયા. તે માટે તેઓએ ગાતરિયું એક કોરે મૂકી કાને જનોઈ પણ ચઢાવી દીધી. પરંતુ આ જ સમયે એક સંત કોક યુવકને લઈ આવી પહોંચ્યા. તેઓની વાત સ્વામીશ્રીએ શાંતિપૂર્વક સાંભળી શાતા પમાડી. આ કામ પત્યું ત્યાં જ અન્ય એક સંત આવી બોલ્યા, 4-5 મળનારા છે, બોલાવો. લેશ પણ અણગમો દાખવ્યા સિવાય આટલું કહી સ્વામીશ્રી ગાતરિયું ઓઢી દરેકને વારા ફરતી મળ્યા. પરંતુ તેમાંના છેલ્લા મુલાકાતીએ ઓરડાની બહાર પગ મૂક્યો ત્યાં જ એક સંત 2 ભાવિકોને લઈ અંદર પ્રવેશ્યા. તેઓને પણ પ્રેમથી સાંભળી માર્ગદર્શન આપ્યા પછી જ સ્વામીશ્રી શૌચવિધિ માટે પધાર્યા. આમ સત્સંગીની સંભાળ લેવામાં શરીરની સૂધ લેવાનું પણ વિસરી જતા તેઓએ તારીખ 23/5 સાયમ સભામાં આત્મીયતાનો એકડો ગુટાવતા કહ્યું, હરિભક્તો આપણું કુટુંબ છે, ભગવાન અને સંત આપણા માતા પિતા છે. આવો સંબંધ જો આપણે દ્રઢ કર્યો હોય તો પછી એને માટે આપણે ખૂબ કાર્ય કરી શકીએ. આ આપણો આધ્યાત્મિક પરિવાર છે. આમ આપણે જુદી જુદી જ્ઞાતિના છીએ, છતાં મહારાજે કહ્યું આ અમારી નાત છે, તો એ ભાવ રાખીને આપણે કાર્ય કરવાનું. કોઈ પણ જ્ઞાતિના હોય પણ સત્સંગી થયા એટલે જુદા રહ્યા નહીં. જે રીતે આપણે કુટુંબમાં વર્તતા હોઈએ તે પ્રમાણે સત્સંગમાં આપણો સુમેળ રહે. સ્નેહ, સ્મૃતિ અને સાદગીનું પ્રયાગ. તારીખ 27/5 સવારે પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલની મુલાકાતે પધારેલા સ્વામીશ્રી અહીં નિરીક્ષણ દરમિયાન પ્રતીક્ષાલયમાં ઉભેલા ડૉક્ટર વિનુભાઈને જોતા બોલ્યા, શાસ્ત્રીજી મહારાજને છેલ્લે તપાસનારા ડૉક્ટર ભાલચંદ્રભાઈ તે આ વિનુભાઈના પિતા. અમારે ટ્રકનો એક્સિડન્ટ થયેલો ત્યારે પણ તેઓ પહોંચી ગયા હતા. સ્વામીશ્રીના આ સ્નેહ અને સ્મૃતિ જોઈ પેલા આગંતુક તો ભાવ વિભોર બની ગયા. આવી જ આત્મીયતા સાથે હોસ્પિટલના કર્મચારીઓને મળી મંદિરે પધારેલા સ્વામીશ્રી આજની સાંજે સભામાં જવા નીકળ્યા ત્યારે તેઓએ બેઠક ખંડમાં નકશો પાથરીને બેઠેલા યોગી ચરણદાસ સ્વામી તથા યુવક શ્રી મૂલચંદને જોયા. તેથી તેઓ પાસે પહોંચી સ્વામીશ્રીએ પૂછ્યું, શું છે આ? નૈરોબીમાં મંદિરની સાથે આપનો નવો ઉતારો બને છે, તેના કામ માટે બેઠા છીએ. આ હેતુ જાણી સ્વામીશ્રી કહેવા લાગ્યા, ત્યાં પૈસાની ખેંચ છે એટલે સગવડ પૂરતું કરજો, વધારે ખર્ચ ન કરતા અમે ત્યાં 2-4 વર્ષે જઈએ, માટે જેટલી સાદાઈ થાય તેટલું કરજો. સાદગીના સૂર તો સ્વામીશ્રીની જીવનવીણામાંથી નિત્ય નિરંતર રેલાતા જ રહેતા. સ્વામિનારાયણ સેતુનું સર્જન. તારીખ 29/5 દિવસ બાળદિન તરીકે ઘોષિત થયેલો હોવાથી સ્વામીશ્રીના આજના અલ્પાહાર વખતે બાળકોનું સામ્રાજ્ય છવાઈ ગયું. તેમાં ઉપાસનાલક્ષી એક પ્રશ્નોત્તરી દરમિયાન બાળક શ્રી જયેશ પાનેરા વચનામૃતનું અવતરણ બોલ્યો કે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. આ વાક્ય પૂરું થતાં સંચાલક જવાબને સાચો ગણી આગળ બીજો પ્રશ્ન પૂછવા ગયા. પરંતુ ત્યાં જ તેઓને અટકાવી સ્વામીશ્રીએ બાળક દ્વારા બોલાયેલું અધૂરું વાક્ય પૂરું કરતા કહ્યું, એમ પોતે સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. આટલું કહી તેઓએ સંચાલકને જણાવ્યું, શાસ્ત્રીજી મહારાજે જે સ્વરૂપો પધરાવ્યા છે તે એટલા માટે કે બધા જાણે, મહારાજ પણ એટલા માટે પૃથ્વી પર પધાર્યા હતા. આ મુદ્દાની વાત રહી જાય નહીં એ રીતે જ્ઞાન આપવું. સ્વામીશ્રીએ જાણે ધડ પર શિર ગોઠવી આપ્યું. કોઈ પણ અધુરપને નિવારી તેવો વાત અને વ્યક્તિને સંપૂર્ણતા આપતા તેઓની આવી કાર્યશૈલીના સાક્ષી સમા અમૃત મહોત્સવને જોઈ મુંબઈના રાજકીય અગ્રણીઓ શ્રી કિરીટભાઈ સોમૈયા વગેરેના મનમાં એ ઉત્સવ સ્થળ નજીક નિર્માણ પામી રહેલા ઓવરબ્રિજને ભગવાન સ્વામિનારાયણના નામ સાથે સાંકળવાનો વિચાર ઝબકેલો. એ સંકલ્પ બીજ તારીખ 30/5 રોજ કોળી ઉઠ્યું જ્યારે આજની સવારે મુંબઈના મેયર ઉપમેયર સહિત અનેક ભક્તો ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ ઉડ્ડાણ પુલનું ઉદ્ઘાટન થયું. ચુનાભટ્ટી વિસ્તારના એવરાર્ડ નગર પાસે ખડા થયેલા આ સેતુના શ્રી ગણેશ પ્રસંગે સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવ્યા કે આ પુલ પરથી જે લોકો આવશે જશે તેમનું ભગવાન કલ્યાણ કરશે. આ હિતકારી ભાવના સાથે તેઓ ઉદ્ઘાટન વિધિ બાદ મંદિરે પધાર્યા ત્યારે અહીં ઠાકોરજી થાળ આરોગી રહેલા તે જોઈ સ્વામીશ્રી પણ પગરખા કાઢી મહારાજની સમીપે સરક્યા અને બે હાથ જોડી નીચા નમી બોલ્યા, જય મહારાજ, જમો. પછી અચાનક ઉચ્ચાર્યું, મહારાજ, પુલ પરથી જે જાય તેનું કલ્યાણ કરજો. સ્વામીશ્રીના મુખેથી અવિરત સરતી રહેતી આવી કલ્યાણ ભાવના જોઈ કહેવાનું મન થઈ આવતું કે ઉદાર મને આવ્યા જન તારવા જગ આધાર. પ્રભુ પ્રેરિત પ્રબંધન. આ અરસામાં સ્વામીશ્રીના હૃદય પર થયેલી બાયપાસ સર્જરીને 1 વર્ષ પૂરું થવાના આરે હોવાથી ડોક્ટરોની સલાહ અનુસાર તેઓ તારીખ 1/6 રોજ જસલોક હોસ્પિટલમાં તબીબી તપાસ માટે પધાર્યા. ત્યાંથી પેડર રોડ પર આવેલા પરમાનંદભાઈ પટેલના બંગલે રોકાયેલા તેઓના દર્શન માટે અહીં તારીખ 2/6 સવારે શહેરના પ્રતિષ્ઠિત આગેવાન શ્રી જયરામભાઈ પટેલ પોતાના દીકરા રોહિતભાઈ સાથે આવી પહોંચ્યા. તેઓએ વાત વાતમાં અહોભાવ ઉચ્ચાર્યો કે બાપા સંકલ્પ કરે પછી કંઈ જોવાનું હોય? બાપા કાંઈ નથી કરતા, બધું ભગવાન કરે છે. સ્વામીશ્રી બોલ્યા, ભગવાન વિશે તેઓનો આવો કરતા ભાવ તારીખ 3/6 રોજ વિશેષ ઘૂંટાયો. આજની રાત્રે સ્વામીશ્રીના દર્શને ભારતીય અણુપંચના અધ્યક્ષ શ્રી ચિદમ્બરમ દોડી આવ્યા. આ વૈજ્ઞાનિકે વાતચીતમાં વ્યક્ત થયેલી એક જિજ્ઞાસાને સ્વામીશ્રી સમક્ષ ધરતા પરમાનંદભાઈએ કહ્યું, બાપા, સાહેબ જાણવા માગે છે કે સ્વામીજી કો મેનેજમેન્ટ કિસને સિખાયા હૈ? ભગવાનને સિખાયા, ગુરુ કી કૃપા હૈ. હમારે ગુરુ યોગીજી મહારાજ કે આશીર્વાદ સે સબ હોતા હૈ. સ્વામીશ્રીએ જણાવ્યું, તેઓ પોતાની કોઈ પણ સિદ્ધિના વિષયમાં ગુરુ અને ભગવાન તરફ જ આંગળી ચિંધતા રહેતા. મોબતને અને ધર્મને ન બને. તારીખ 5/6 બપોરે મંદિરે પરત પધારેલા સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ 7/6 સાંજે કિશોર સભા યોજાઈ. તેમાં અમારું જીવન વિષયક સંવાદ દ્વારા કિશોરોને કનડતી 5 સમસ્યા, વ્યસનના માર્ગે લઈ જવા, મિત્રોનું દબાણ, તિલક ચાંદલાનો વિરોધ, વિજાતીય મૈત્રી, સત્સંગ કરવામાં મા બાપ તરફથી અસહકાર અને અભ્યાસમાં નિષ્ફળતાને રજૂ કરવામાં આવી. તેના અંતે આ એકે એક પ્રશ્નનું સચોટ નિરાકરણ આપતા સ્વામીશ્રીએ કહ્યું, મિત્રો તરફથી વિદ્યાર્થી જીવનમાં દબાણ આવે એને વશ થવાની જરૂર નથી. વર્ષો જૂની ભાઈબંધી ભલે છૂટી જાય, એનાથી આપણો મોક્ષ નથી, એના થકી આપણું જીવન નથી. નોકરી કરીને એ પૈસા આપણને આપવાનો નથી, એ માણસ ખોટે રસ્તે ગયો છે ને આપણને ખોટે રસ્તે લઈ જવાની વાત છે. એટલે એની મોબત શું? મોબતને અને ધર્મને ન બને. જો મોબત રાખવા જાય તો ધર્મ જાય. ભગવાન આપણી રક્ષા કરનારા છે, ભલે થોડું સહન કરવું પડે પણ શ્રીજી મહારાજની દ્રઢતા રાખવી એ આપણું રક્ષણ કરશે, કરશે ને કરશે. મહારાજને રાજી કરવા છે કે મિત્રને ગુલાબનું ફૂલ તો સારું લાગે છે પણ નીચે કાંટા બહુ છે, ત્યાં ફસાઈ જતા નહીં, ગુલાબનું ફૂલ લેવા જતા નહીં, એક વખત ફૂલ તો લઈએ છીએ પછી કાંટાને આખી જિંદગી ભોગવવા પડે છે, એ રીતે ફ્રેન્ડશીપ કરીએ એ સુખમય ન જ બને, આપણી સાચી મિત્રતા તો ભગવાન અને સંત સાથે છે, તેની મિત્રતા હશે તો જીવનમાં ક્યારેય વાંધો નહીં આવે, સુખ અને શાંતિ રહેશે અને ભગવાનના ધામને પમાડશે. શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીને પત્રી લખી, તેમાં લખ્યું છે કે ભગવાન ભજવામાં જે અડચણરૂપ થતા હોય તેનો ત્યાગ કરવો, જેમ પ્રહલાદે પિતાનો ત્યાગ કર્યો. આપણે માતા પિતા પ્રત્યે આદર રાખવાનો છે, પણ ભગવાન ભજવામાં વિઘ્ન કરતા હોય તો તેમાં ભગવાનને સંત જેમ રાજી થતા હોય, આપણા આત્માનું કલ્યાણ થાય એમ આપણે કરવું. પુરુષાર્થ કર્યો છતાં એમાં નિષ્ફળતા આવી હોય તો પણ હતાશ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે મહેનત તો સૌ કરે છે પણ સફળતા નિષ્ફળતાનું મુખ્ય કારણ તો ભગવાન જ છે, ભગવાન જ કરતા છે. એટલું જો આપણે માનીએ તો બીજો કોઈ વિચાર રહે જ નહીં. હતાશ નિરાશ થયા વગર સારી મહેનત કરી આગળ વધવું.